શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 35મો. મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે વિપ્રો, જો તમારા હૃદયમાં કોઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો તમે શાસ્ત્રની રીત અનુસાર અત્યારે જ મને પૂછી શકો છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું ત્યારે વિદ્વાન વિપ્રો પોતાના અભિપ્રાયને અંતરમાં ગૂઢ રાખી સર્વે મનુષ્યો સાંભળે તેમ મુક્તાનંદ સ્વામી પ્રત્યે જિજ્ઞાસુની જેમ પૂછવા લાગ્યા. વાદીઓ પૂછે છે, હે સ્વામીજી, આ કળિયુગમાં મનુષ્યોનું આત્યંતિક કલ્યાણ કયા સાધનથી થાય છે? તે સાધનનો નિર્ણય શાસ્ત્રને અનુસારે અમને અત્યારે જ જણાવો. આ પ્રમાણે તે પંડિતોએ પૂછ્યું ત્યારે સર્વના સંશયોને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી તે વાદીઓનો આશય જાણવાની ઈચ્છાથી તેઓને સામે પ્રશ્ન પૂછવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી પૂછે છે, હે શુભ વર્તનવાળા પંડિતો, તમે આજ દિન સુધી પોતાના આત્મકલ્યાણનો શું નિર્ણય કરી રાખ્યો છે તે પ્રથમ મને સંભળાવો. ત્યારે વાદી પંડિતો કહેવા લાગ્યા કે હે સ્વામીજી, શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સંકીર્તન નિશ્ચિત રીતે કળીમળનો નાશ કરનારું તથા કલ્યાણનું સાધન છે એવો અમારો નિર્ણય છે. પંડિતોનો નિર્ણય સાંભળી મુક્તાનંદ સ્વામી કહે છે, હે વિપ્રો, જે પુરુષો પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને જેવી જોઈ હોય તેની પોતાના હૃદયમાં ધારણા કરીને પછીથી તે ભગવાનના નામોનું સંકીર્તન કરે છે તે પુરુષ જ હરિનામ સંકીર્તનના ફળને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે પુરુષનું મન વિભ્રાંત થઈ સ્ત્રી પુત્રાદિ સાંસારિક પદાર્થોમાં ચારે બાજુ ભમે છે તેને હરિનામ સંકીર્તનથી શું છે? તેને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. અને ધ્યાન કરવા યોગ્ય ભગવાન શ્રી નારાયણના પ્રત્યક્ષ દર્શન વિના નામ સંકીર્તન કરતી વખતે અંતરમાં તેનું દર્શન ક્યાંથી થાય? માટે જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ જોયેલા માયિક પંચવિષયો સંબંધી પદાર્થોનું જે પુરુષ અંતરમાં રાત્રિ દિવસ ચિંતવન કર્યા કરતો હોય તેવા પુરુષને કેવળ નામ સંકીર્તન માત્રથી મોક્ષ મળવો દુર્લભ છે. હે વિપ્રો, જો માત્ર નામ સંકીર્તનથી મનુષ્યનો મોક્ષ થઈ જતો હોય તો ત્રિકાંડ વિષયપરક વેદો અર્થાત કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડનું પ્રતિપાદન કરનારા વેદો વ્યર્થ થઈ જાય. તેવી જ રીતે વેદોક્ત શમદમાદી મોક્ષના સર્વે સાધનો પણ વ્યર્થ સાબિત થાય. જો વેદોક્ત સાધનોને જ તમે નિષ્ફળ ગણો તો તમારો મત વેદબાહ્ય સિદ્ધ થાય. અને અમારો સિદ્ધાંત એ છે કે વેદોક્ત પ્રતિપાદિત ભગવાનના સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન એ જ મોક્ષનું ખરું સાધન છે. હરિનામ સંકીર્તનથી પુણ્ય થાય, પાપનો નાશ થાય, પરંતુ જન્મ મરણરૂપ સંસ્કૃતિ થકી તત્કાળ મોક્ષ તો કેવળ ભગવાનના પ્રત્યક્ષ દર્શનથી જ થાય છે. માટે હે વિપ્રો, તમે પ્રત્યક્ષ ભગવાન શ્રી નારાયણના દર્શન કર્યા છે કે નથી કર્યા? જો કર્યા હોય તો મોક્ષ પ્રાપ્ત થશે, અને જો પ્રત્યક્ષ દર્શન ન કર્યા હોય તો તેને માટે આજથી પ્રયત્ન ચાલુ કરો. વાદીઓ કહે છે, હે મુનિવર્ય, ધર્મ, ભક્તિ અને જ્ઞાન નામના જે વૈદિક મોક્ષના સાધનો છે તે તો કળિયુગમાં ક્ષણભંગુર મનુષ્ય શરીરથી સાધવા કઠિન છે એ વાત ચોક્કસ છે. તેથી જ અમે હરિનામ સંકીર્તન માત્રથી જીવનું કલ્યાણ માન્યું છે. આવા ઘોર કળિયુગમાં પ્રત્યક્ષ શ્રીહરિનું દર્શન ક્યાંથી હોય? ન જ હોય. અને હે મુનિવર્ય, મહાપાપી અજામિલ નારાયણના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મુક્તિને પામ્યો છે તે કથાને તો તમે પણ જાણો છો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હે પંડિત વિપ્રો, નામ ઉચ્ચારણ માત્રથી અજામિલની જે મુક્તિ કહી છે તે તો કેવળ પાપના પુંજ થકી મુક્તિ જાણવી અથવા યમના પાશના બંધન થકી મુક્તિ જાણવી परंतु संसारना जन्म मरण रूप पाष्ठकी मुक्ति श्रीमद भागवत में कही नहीं। जुवो ने यमराजा पोताना दूतों प्रत्ये कहे छे, हे यमदूतो श्रीहरि नाम संकीर्तनु महात्म्य तो जुवो। अजामिल आवो महापापी हतो, छता जेनु उच्चारण करता यमना पाष्ठकी मुकाई गयो। तेवी ज रीते आ कथा कहता शुकदेवजी पण परीक्षित राजा ने कहे छे के, हे राजन, एथी ज जगत ने मंगल करनारु भगवान विष्णुनु नाम संकीर्तन महापापनु पण अनोखु प्रायश्चित छे एम तमे जाणो। हे पंडित विप्रो, जो अजामिल केवल हरिनाम संकीर्तन थी ज मुक्ति पामी गयो छे एवो जो तमारो सिद्धांत होय तो ये अजामिले गंगाना किनारे बेसीने पछी थी अष्टांग योगनो अभ्यास शा माटे कर्यो। माटे अजामिल हरिनाम संकीर्तन थी तो केवल पाप थकी अने यमना पाश थकी मुकायो छे, परंतु मोक्ष तो भगवाननी उपासना करी भगवानना साधर्म्यपणाने पामेला भगवानना पार्षदोना प्रत्यक्ष दर्शन थी अथवा तेमनी दयामय दृष्टि मळता ज्ञान प्राप्त थयुं के, अहो आ तो साक्षात भगवानना पार्षदो छे। आवा ज्ञानने लईने ते भगवानना मार्गे वळ्यो ने अष्टांग योग साधी भगवाननो साक्षात्कार करी मोक्षने पाम्यो छे एम हूँ कहूँ छू। हे पंडित विप्रो, कलियुगमां भगवाननो प्रागट्य न थाय एम तमे जे बोल्या ते आवा प्रकारनु वचन वेदांतने जाणता कोईपण सत्पुरुषो बोलता नथी। आवा घोर कलियुगमां पण अमारा गुरु स्वामीनारायण छे ते तो श्री नारायण भगवाननो प्रगट अवतार छे। तेमना परमेश्वरपणाना ऐश्वर्योनी तो हजारों मनुष्योए तेमज मैं पण प्रगट अनुभूति करेली छे। ते भगवान श्रीहरि अत्यारे सहजानंद स्वामीना नाम थी प्रसिद्ध छे, तेथी हूँ कहूँ छू के तमे मानेलो सिद्धांत संपूर्ण असत्य छे, कारण के सर्व प्रकारना प्रमाणों मा प्रत्यक्ष प्रमाण प्रबल छे, तेथी अनुमानादिक प्रमाणों थी प्रत्यक्ष प्रमाणनो खंडन करवू शक्य नथी। हे पंडित विप्रो, शास्त्र सम्मत अन्य रहस्य पण हूँ तमने कहूँ छू, तेने तमे सांभळो। तमारा जेवा विद्वानोए भगवान श्रीहरिना प्रादुर्भावनु कारण शतशास्त्रो थकी जाणवू जोईए। जारे पृथ्वी पर असुरजनोना माध्यमथी धर्मनो क्षय थाय छे त्यारे स्वयं भगवान श्रीहरि अवतार धारण करे छे। आ प्रमाणे शतशास्त्रोमां प्रतिपादन करेलू छे। तेमां महाभारतना वन पर्वमां प्रादुर्भावना प्रमाणिक बे श्लोको छे ते तमने संभळावुं छुं। प्राणीओनी हिंसामां रुचि धरावता अतिशय क्रूर तेमज देवेंद्र वगैरे देवताओथी पण मारी न शकाय तेवा अवध्य दैत्यो तथा राक्षसो आ लोकमां ज्यारे उत्पन्न थाय छे त्यारे हूँ पवित्र कर्म करता अने मारो विरह सहन न करी शकता कोई मारा एकांतिक गृहस्थ भक्तने घेर प्रगट थाउं छू ने मनुष्य शरीरने अनुसारे वर्ती हूँ सर्व प्रकारनी अधर्मनी प्रवृत्तिने करता दैत्यो तथा राक्षसोनो विनाश करूँ छू अने धर्मनो स्थापन करूँ छू। हे पवित्र व्रतवाला विद्वानो, आ उपरोक्त प्रमाणे महाभारतमां भगवान जनार्दने मार्कंडेय महर्षिने कह्युं छे। हवे तमने श्रीमद भगवद गीताना वचनो पण कहूँ छू। श्रीकृष्ण भगवान अर्जुन प्रत्ये कहे छे, हे अर्जुन, जारे जारे धर्मनी ग्लानि थाय छे अने अधर्मनी अभिवृद्धि थाय छे त्यारे हूँ अवतार धारण करूँ छू। साधु पुरुषोनु रक्षण करवा माटे अने दुष्टकर्म करता पापीओनो विनाश करवा माटे तेमज धर्मना स्थापन माटे हूँ युग युगने विषे प्रगट थाउ छू। हे सुंदर व्रतवाला विद्वानो, आ प्रमाणे श्रीमद भगवद गीताना वचनोने प्रमाणरूपे तमे जाणो। महाभारतना उद्योग पर्वमां श्रीकृष्ण भगवाने अर्जुन प्रत्ये कहेली गीता प्रामाणिक शास्त्रोना मध्ये परम प्रमाणरूप मनायेली छे। श्रीमद भागवत पुराण पण પ્રબળ પ્રમાણરૂપ શાસ્ત્ર છે, કારણ કે તે સર્વે વેદ, શાસ્ત્ર અને પુરાણોના પણ સારભૂત છે. હે વિદ્વાન વિપ્રો, ભાગવતના પ્રમાણભૂત બે શ્લોકો તમને સંભળાવું છું. જ્યારે તમોમય બુદ્ધિવાળા રાજાઓ કેવળ અધર્મ માર્ગથી પોતાનું જીવન જીવે છે, ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ જગતના કલ્યાણને માટે યુગ યુગને વિશે પોતાના પરમ ઐશ્વર્યવાળા સ્વભાવની સાથે અનેક સ્વરૂપો ધારણ કરી ઐશ્વર્ય, સત્ય, ઋત અર્થાત પુણ્યકર્મ, દયા, યશ આદિ અનેક સદગુણોથી યુક્ત થઈ વર્તે છે. એ ભગવાન નિત્યસિદ્ધ દિવ્ય સ્વરૂપે પોતાની માયાથી અર્થાત પોતાના સંકલ્પથી યુગ યુગને વિશે દેવ, મુનિ, જળચર તેમજ મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કરે છે ને શત્રુઓ થકી અતિશય પીડા પામતા દેવ, મનુષ્ય એવા આપણું પોતાના જાણીને રક્ષણ કરે છે ઇત્યાદિ સેંકડો વચનો શ્રીમદ ભાગવત પુરાણમાં પ્રમાણરૂપે રહ્યા છે. એ વચનો ઉપર તમારે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ. હે વિદ્વાન વિપ્રો, શું તમારા મતે આ કળિયુગમાં અધર્મ વૃદ્ધિ થઈ હોય એવું દેખાતું નથી? શું ધર્મની જ વૃદ્ધિ જોવામાં આવે છે કે જેથી કરીને અત્યારે ભગવાનનો અવતાર ન થાય? અમે તો માનીએ છીએ કે અત્યારે પણ અધર્મની વૃદ્ધિ થઈ છે, તેથી તેનો ઉચ્છેદ કરવા પૂર્વક ધર્મની પુષ્ટિ કરવા માટે ભગવાનનો અવતાર થયો છે. હે વિદ્વાન વિપ્રભક્તો, તમારા હિતનું બીજું એક વચન કહું છું, તેને તમે સાંભળો. કળિયુગમાં ભગવાન વિષ્ણુના અવતાર ન થાય એ પ્રમાણે જે લોકો કહે છે તેને જ તમે વળતા પૂછો કે મહાભારત કે જે પાંચમો વેદ કહેલો છે તેમાં તથા શ્રીમદ ભાગવતમાં શ્રીકૃષ્ણ તથા અર્જુન રૂપે પ્રગટેલા શ્રી નરનારાયણ ભગવાનની કથા આવે છે, તેથી તે શ્રીકૃષ્ણ ભગવાન તથા અર્જુનનો જન્મ કળિયુગમાં જ થયો છે, તેમજ બુદ્ધાવતાર અને કલ્કી અવતાર પણ તે પુરાણાદિમાં કળિયુગમાં જ કહેલા છે, તો તેમના જન્મોની કથા સત્ય છે કે ખોટી છે? વળી હે વિદ્વાનો, કળિયુગમાં જન્મેલા ધર્મના પ્રવર્તક રામાનુજાદી અનેક આચાર્યો અને તેમના શિષ્યો ભગવાન શ્રીહરિના અવતારો કળિયુગમાં પણ થાય છે એમ કહે છે, તો તેઓના વચનો શું ખોટા છે? તેથી જે મનુષ્યો આ કળિયુગમાં ભગવાનના અવતારો થાય છે તેમ માનતા નથી, તેઓને ખરેખર શાસ્ત્રના રહસ્યનું જ્ઞાન જ નથી તે વાત સત્ય છે. કારણ કે મંદબુદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે લોકોને છેતરનારા તે મનુષ્યો માત્ર કહેવાના પંડિત છે, પરંતુ પોતાના જ વચનોમાં પૂર્વાપર વિરોધ આવે છે તેને પણ જાણી શકતા નથી. એક બાજુ ભગવાનના અવતારોમાં શ્રીકૃષ્ણ ભગવાન, બુદ્ધ ભગવાન અને કલ્કી ભગવાનને સ્વીકારે છે અને એક બાજુ કળિયુગમાં ભગવાન પ્રગટતા નથી એવું બોલ્યા રાખે છે. જે મનુષ્યો કળિયુગમાં અવતારોનો નિષેધ કરે છે તેવો જ કળિયુગમાં પ્રાદુર્ભાવ થયેલા શ્રીકૃષ્ણ ભગવાનની કથા કરે છે, છતાં પણ શ્રીકૃષ્ણ ભગવાન ક્યારે પ્રગટ્યા છે તેનું તેને જ્ઞાન નથી. સંસારમાં આસક્તજનોનો માર્ગ જુદો છે અને મુમુક્ષુઓનો માર્ગ જુદો છે. જેને મુક્તિ જોઈતી હોય તેવા મનુષ્યોએ મોક્ષ માર્ગનું સેવન કરવું જોઈએ, નહીં કે સંસારી માર્ગનું. આ પૃથ્વી પર આગળમાં જે જે મુમુક્ષુઓ જન્મ્યા છે તે સર્વે સત્સંગથી જ પરમ સિદ્ધિરૂપ મોક્ષને પામ્યા છે. મુમુક્ષુ હોવા છતાં જેણે કુસંગનો સંગ રાખ્યો છે તે સર્વે ભ્રષ્ટ થયા છે. હે વિપ્રો, આ પૃથ્વી પર કળિયુગના કારણે જો ભગવાન ક્યાંય પણ સાક્ષાત પ્રગટ થતા ન હોય તો પછી મુમુક્ષુજનોને આશ્રય કરવા યોગ્ય તેના સંતો તે ક્યાંથી હોય? અને પ્રત્યક્ષ પરબ્રહ્મનો સાક્ષાત્કાર જેને હોય તેને જ સંત પુરુષો કહેલા છે એમ પંચરાત્ર શાસ્ત્રમાં કહેલું છે. જો ભગવાન પ્રગટ જ ન થતા હોય તો આવું સંતોનું પ્રથમ લક્ષણ કેમ સિદ્ધ થઈ શકે? આથી પૂર્વે જેની જેની સંસારના બંધનમાંથી મુક્તિ થઈ છે તે મુક્તિ કાં ભગવાનના સંગથી કાં સંતોના સંગથી થઈ છે એમ કહેલું છે. જો એમ જ હોય તો પછી મનુષ્યોએ કળિયુગમાં મોક્ષની આશા જ શું કામ રાખવી? કારણ કે જે થવાનું નથી તેની આશા જ શા માટે? હે વિપ્રો, શાસ્ત્રમાં તો મનુષ્ય દેહને જ મોક્ષનું સાધન કહ્યું છે. જે મનુષ્ય નરદેહ પામીને પણ મોક્ષ મેળવી ન શકે તેને આત્મહત્યારો કહેલો છે. તેમાં પણ તમને શ્રીમદ ભાગવતનું પ્રમાણ વચન કહું છું, આ મનુષ્ય શરીર સર્વ પ્રકારના ફળનું મૂળ છે, અર્થાત પૂર્વે કરેલા અનંત સાધનોના ફળરૂપે પ્રાપ્ત થયેલું છે, માટે અતિશય દુર્લભ છે. કારણ કે કોટી જન્મે પણ મળવું અશક્ય છે, છતાં સુલભ જેવું જણાય છે. કારણ કે જેના ઉપર ભગવાનની કૃપા થાય તેને જ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના સાધનો સિદ્ધ કરવામાં તે સમર્થ છે. આ સંસાર સાગરને તરવા તે નૌકા રૂપ છે. તે માનવ જીવનમાં શાસ્ત્રોક્ત લક્ષણવાળા સાચા સદગુરુ છે. તે તેમના કર્ણધાર છે. પરમાત્મા એવા મારા રૂપે રહેલા અનુકૂળ પવનથી યોગ્ય દિશામાં તે ગતિ કરનારું છે. આવા મહિમાવાળા મનુષ્ય શરીરને પામીને જે પુરુષો સંસાર સાગરને તરતા નથી તે મનુષ્યો આત્મહત્યારા કહેલા છે. આવા પ્રકારના સેંકડો ભગવાનના વચનો પ્રમાણભૂત રહેલા છે. તેથી જે મનુષ્ય નરદેહ પામીને સંસ્કૃતિના બંધન થકી મુક્ત થતો નથી તે આત્મઘાતી છે. હે વિપ્રો, મનુષ્યોના શરીર વિના અન્ય બીજા કોઈ શરીરોથી ક્યારેય પણ આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાન વિના મુક્તિ થતી નથી એવી શ્રુતિ છે. તેથી જ મનુષ્ય શરીર દુર્લભ છે એમ રાજા રંકાદિ સર્વે કહે છે. તે મનુષ્ય શરીર બહુ જન્મોના અંતે અતિશય પુણ્ય ભેળા થયા હોય ત્યારે અથવા ભગવાનની અહેતુકી કૃપા થઈ ગઈ હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. આવું દુર્લભ માનવ શરીર આપણને અત્યારે પ્રાપ્ત થયું છે, ને હાલ હળાહળ કળિયુગ વર્તે છે. એવા સમયે પણ મનુષ્યો ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો નિષેધ કરે છે. જો પૃથ્વી પર સત્યાદિ યુગો પ્રવર્તતા હોય ને ત્યારે પણ આપણને પશુ આદિકના શરીર પ્રાપ્ત થયા હોય તો પછી સત્યયુગ હોવાનું પણ શું પ્રયોજન છે? આવા આપણા અનેક સત્યયુગ આદિક યુગો પસાર થઈ ગયા તેમાં પણ આપણે ક્યારેય ભગવાનનો આશ્રય કર્યો નથી એમ હું જાણું છું. કારણ કે જો આપણે એકવાર પણ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો હોય તો પછી મળ માંસના પિંડરૂપ આ શરીરમાં શા માટે આવવું પડે? માટે હે વિપ્રો, આ રીતે ભગવાનના પૃથ્વી પર અવતારો થાય છે જ, અને જ્યારે આ પૃથ્વી પર આપણો મનુષ્ય જન્મ હોય છે ત્યારે અહીં ભગવાનનો અવતાર પણ હોય છે એ વાત તમે નક્કી માનો. જો એમ ન હોય તો જીવને સત્પુરુષો આત્મહત્યારો ન કહે. તેથી કળિયુગમાં પણ પૃથ્વી પર ભગવાનનો અવતાર હોય છે એમ નક્કી તમે જાણો. જો કળિયુગમાં મુક્તિના સાધનભૂત ભગવાન શ્રીહરિનો સમાગમ ન હોત તો સત્યુગાદિ યુગોમાં જન્મેલા મનુષ્યો કળિયુગમાં જન્મ ધરવાની શા માટે ઈચ્છા કરે? તેમાં પણ શ્રીમદ ભાગવતના પ્રમાણ વચનો તમને કહું છું. યોગેશ્વરો જનક રાજા પ્રત્યે કહે છે, હે રાજન, સતયુગાદિકમાં જન્મેલી પ્રજા કળિયુગમાં જન્મ ઈચ્છે છે. શા માટે? કે કળિયુગમાં એ પ્રજા નારાયણ પરાયણ થવાની છે એ નિર્વિવાદ સત્ય છે. આ પ્રમાણે યોગેશ્વરોએ જનક રાજાને જ્યારે કહ્યું છે ત્યારે જો કળિયુગમાં શ્રી નારાયણ ભગવાન પ્રગટ થવાના જ ન હોય તો પ્રજા તેના પરાયણ કેવી રીતે થઈ શકે? તેથી નક્કી આ પૃથ્વી પર શ્રી નારાયણ ભગવાન સર્વકાળે રહેલા છે એમનું સાક્ષાત શરણું સ્વીકારી ભક્તજનોએ તેમની નવ પ્રકારની ભક્તિ કરવી જોઈએ. હે ભક્ત પંડિતો, આ પ્રમાણે શાસ્ત્રના પ્રમાણોએ સહિત મારા અનુભવ સિદ્ધ વાત મેં તમને કહી. આ મારા વચનોમાં જો તમને કોઈ પણ જાતનો સંશય હોય તો ફરી મને પ્રશ્ન પૂછી શકો છો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણેના મુક્તાનંદ સ્વામીના શાસ્ત્રસંમત વચનો સાંભળી તે વાદી પંડિતો સ્વામી ઉપર વિજય મેળવવાની આશા તો નષ્ટપ્રાય થઈ એમ માનવા લાગ્યા. તે જ રીતે ઇતર સભાસદો અને બીજા જિજ્ઞાસુએ પણ વિજયની આશા છોડી દીધી. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દના અર્થનો નિર્ણય કરવામાં કળિયુગમાં પણ ભગવાનનો અવતાર થાય છે તેનો પ્રમાણે સહિત નિરૂપણ કર્યું. એ નામે 35મો અધ્યાય પૂર્ણ થયો.